श्री पद्म पुराण पातालखंड अध्याय 19 शत्रुघ्न द्वारा विद्युन्माली अने उग्रदंशनो वध तथा तेना द्वारा चोरेला अश्वनी प्राप्ति। शेष जी कहे छे, मुनिवर, रथियों में श्रेष्ठ शत्रुघ्न वगैरह बहुसंख्यक राजा महाराजा असंख्य रथों की साथे जई रहिया हता। तेज समय ते मार्ग पर ओचिंतो अत्यंत भयंकर अंधकार छवाई गयो, तेमा जेमा बुद्धिमान पुरुष ने पण पोताना के परायानी पहचान थती न हती। त्यार पछी पाताल निवासी विद्युन्माली नामनो राक्षस निशाचरोना समुदाय थी घेराईने त्यां आव्यो। ते रावणनो हितैषी मित्र हतो, तेणे घोड़ाने चोरी लीधो। पछी तो बे घड़ी पछी ते संपूर्ण अंधकार नष्ट थई गयो, आकाश स्वच्छ थई गयु। शत्रुघ्न वगैरह वीरो एकबीजा ने पूछू, घोड़ो क्या छे? ते अश्वराज विषय परस्पर पूछपरछ करता ते बधा लोको कहवा लाग्या, अश्वमेघनो अश्व क्या छे? कोण दुर्बुद्धिए तेनु अपहरण कर्यु छे? तेओ आ प्रमाणे कही ज रह्या हता के राक्षसराज विद्युन्माली पोताना समस्त योद्धाओनी साथे देखायो। तेना योद्धाओ रथ पर बेसीने पोताना शौर्यथी शोभी रह्या हता। विद्युन्माली स्वयं एक श्रेष्ठ विमान पर बैठो हतो अने मुख्य मुख्य राक्षसो तेनी चारे बाजू उभा हता। ते राक्षसोना मुख दूषित अने विकराल हता, दाढ़ो लांबी हती अने आकृति बहु भयानक हती। तेवो एवा देखाता हता जाने शत्रुघ्ननी सेना ने गळी जवा तैयार होय। त्यारे सैनिकोए राजाओमां श्रेष्ठ शत्रुघ्नने कह्युं, राजन, एक राक्षसे घोड़ाने पकड़ी लीधो छे, हवे तमने जे योग्य लागे तेम करो। तेमनी वात सांभळीने शत्रुघ्न अत्यंत क्रोधित थई गया अने बोल्या, कोण एवो पराक्रमी राक्षस छे जेणे मारा घोड़ाने पकड़ी राख्यो छे? पछी तेमणे मंत्रीने कह्युं, मंत्रीवर, मने जणावो के आ राक्षसो साथे युद्ध करवा माटे क्या क्या वीरोने नियुक्त करवा जोईए, जे तेनो वध करवामां उत्साह राखनारा अत्यंत शूर महान शस्त्र धारण करनारा अने प्रधान तथा प्रधान अस्त्रवेताओं में श्रेष्ठ हो। सुमतीए कह्यु, आपणी सेना में कुमार पुष्कल महान वीर अस्त्र शस्त्रों ज्ञाता ने शत्रुओं ने पीड़ा आपनारा छे, तेथी राक्षस ने जीतवा माटे तेवो ज जाय। एमना सिवाय लक्ष्मीनिधि हनुमानजी तथा अन्य योद्धा पण युद्ध माटे जाय। वीरो में अग्रगण्य आमात्य सुमतीना प्रमाणे कहेवाथी शत्रुघ्ने संग्राम कुशल वीर योद्धाओं ने कह्युं, सर्व प्रकार अस्त्र शस्त्र में प्रवीण पुष्कल वगैरह जे जे वीर अहीं उपस्थित छे, तो राक्षस ने मारवा माटे मारी सामे कोई प्रतिज्ञा करे। पुष्कल बोलिया, राजन, मारी प्रतिज्ञा सांभळो। हूँ मारा पराक्रमना भरोसे बधा लोको सांभळे तेम आ अद्भुत प्रतिज्ञा करी रह्यो छूं। जो मारा धनुष्यथी छूटेला बाणोनी तीक्ष्ण धार थी ते दैत्यने मूर्छित न करी दऊं, मोढ़ा पर वाळ विखरायेलो जो ते धरती पर न पड़ी जाए, जो तेना महाबली सैनिको मारा बाणों थी छिन्न भिन्न थईने धराशयी न थई जाए, तथा जो हूँ मारी वात सत्य करीने न देखाड़ी शकू, तो मने ते पाप लागे जे विष्णु अने शिवमां तथा शिव अने शक्तिमां भेद दृष्टि राखनारने लागे छे। श्री रघुनाथजीना चरण कमलों में मारी अखंड भक्ति छे, तेज मारी कहेली प्रतिज्ञा ने सत्य करशे। पुष्कल नी प्रतिज्ञा सांभळीने युद्ध कुशल हनुमानजीए श्री रामचंद्रजीना चरणों स्मरण करता आ कल्याणमय वचन कह्युं, योगी जनो पोताना हृदय में नित्य निरंतर जेमनुं ध्यान कर्या करे छे, देवता ने असुर पण पोताना मुगट साथे मस्तक झुकावीने जेमना चरणों में प्रणाम करे छे, तथा मोटा मोटा लोकेश्वर जेमनी पूजा करे छे, ते अयोध्याना अधिनायक भगवान श्री रामचंद्रजी मारा स्वामी छे, हूँ तेमनुं स्मरण करीने जे कंई कहूँ छूं ते बधुं सत्य थशे। राजन, पोतानी इच्छा अनुसार चालनारा विमान में बैठेला दुर्बल अने तुच्छ दैत्य कई गणतरी में छे? शीघ्र आज्ञा आपो, हूँ एकलो ज तेने मारी नाखीश। राजा श्री रघुनाथ जी तथा महाराणी जनक किशोरी नी कृपा थी આ પૃથ્વી પર કોઈ એવું કાર્ય નથી જે મારા માટે ક્યારેય પણ અસાધ્ય હોય। જો મારી કહેલી આ વાત જૂઠી હોય તો હું તત્કાળ શ્રી રામચંદ્રજીની ભક્તિથી દૂર થઈ જાઉં। તેમના પ્રમાણે કહેવાથી બીજા બીજા મહાવીર યોદ્ધાઓએ આવેશમાં આવીને પોતપોતાના પરાક્રમ વડે શોભતી મોટી મોટી પ્રતિજ્ઞાઓ કરી। તે સમયે શત્રુઘ્ને પણ તે યુદ્ધ વિશારદ વીરોને સાધુવાદ આપીને તેમની પ્રશંસા કરી અને બધાની સામે પ્રતિજ્ઞા કરતા કહ્યું, વીરો હવે હું તમારી સામે મારી પ્રતિજ્ઞા જણાવી રહ્યો છું। જો હું તેના મસ્તકને મારા સાયકોથી કાપીને છિન્ન ભિન્ન કરીને ધડ અને વિમાનથી નીચે ન પાડી દઉં તો આજે અવશ્ય મને તે પાપ લાગે જે જૂઠી સાક્ષી આપવાથી સોનાની ચોરી અને બ્રાહ્મણની નિંદાથી લાગે છે। શત્રુઘ્નના વચન સાંભળીને વીર યોદ્ધા કહેવા લાગ્યા, શ્રી રઘુનાથજીના અનુજ તમે ધન્ય છો, તમારા સિવાય બીજું કોણ આવી પ્રતિજ્ઞા કરી શકે છે। આ દુષ્ટ રાક્ષસની સિંહ વિષાદ તેનું તુચ્છ બળ કઈ ગણતરીમાં છે। મહામતે તમે એક ક્ષણમાં જ તેનો નાશ કરી નાખશો। આમ કહીને તે મહાવીર યોદ્ધા અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈ ગયા અને પોતાની પ્રતિજ્ઞા કરવા માટે યુદ્ધના મેદાનમાં તે રાક્ષસ તરફ પ્રસન્નતાપૂર્વક ચાલ્યા। તે રાક્ષસ ઈચ્છાનુસાર ચાલનારા વિમાન પર બેઠો હતો। પુષ્કલ વગેરે વીરોને ઉપસ્થિત જોઈને તે રાક્ષસે કહ્યું, અરે રામ ક્યાં છે? મારા મિત્ર રાવણને મારીને તે ક્યાં ચાલ્યો ગયો છે? આજે તેને અને તેના ભાઈને પણ મારીને તે બંનેના કંઠમાંથી નીકળતી રક્તની ધારાનું પાન કરીશ અને આ પ્રમાણે રાવણના વધનો બદલો ચૂકાવીશ। પુષ્કલે કહ્યું, દુર્બુદ્ધિ નિશાચર આટલી શેખી કેમ કરી રહ્યો છે? સારા યોદ્ધા સંગ્રામમાં ડિંગ મારતા નથી, પોતાના અસ્ત્ર શસ્ત્રો દ્વારા પરાક્રમ દેખાડે છે। જેમણે શ્રુદ્ધ સેના અને સવારીઓ સહિત રાવણનો સંહાર કર્યો છે તે ભગવાન શ્રીરામના અશ્વને લઈને તું ક્યાં જઈ શકવાનો છે? શેષજી કહે છે, યુદ્ધમાં ઉન્મત્ત થઈને લડનારા વીર પુષ્કલને આવી વાતો કરતા જોઈને રાક્ષસરાજ વિદ્યુન્માલીએ તેમની છાતીને લક્ષ્ય કરીને બહુ વેગથી શક્તિનો પ્રહાર કર્યો। તેને આવતી જોઈને પુષ્કલે તીક્ષ્ણ ધારવાળા બાણોથી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા તથા પોતાના ધનુષ્ય પર ઘણા બાણોનું સંધાન કર્યું જે બહુ જ તીક્ષ્ણ અને મનોવેગી હતા। તે બાણ રાક્ષસની છાતીમાં વાગીને તરત જ રક્તની ધારા વહાવવા લાગ્યા। પુષ્કલના બાણ પ્રહારથી રાક્ષસ પર મોહ છવાઈ ગયો, તેને ચક્કર આવવા લાગ્યા તથા તે મૂર્છિત થઈને પોતાના કામગ વિમાનમાંથી નીચે પડી ગયો। વિદ્યુન્માલીનો નાનો ભાઈ ઉગ્રદ્રષ્ટ ત્યાં હાજર હતો। તેણે પોતાના મોટા ભાઈને જ્યારે પડતો જોયો ત્યારે તેને પકડી લીધો અને ફરી વિમાનમાં બેસાડી દીધો, કેમ કે વિમાનની બહાર તેને શત્રુ તરફથી અનિષ્ટની આશંકા હતી। તેણે બળવાનોમાં શ્રેષ્ઠ પુષ્કલને અત્યંત રોષપૂર્વક કહ્યું, દુર્મતે મારા ભાઈને પાડીને હવે તું ક્યાં જઈશ? પુષ્કલની આંખો પણ ક્રોધથી લાલ થઈ ગઈ હતી। ઉગ્રદ્રષ્ટ ઉક્ત વાતો કહી જ રહ્યો હતો ત્યારે તેમણે 10 બાણોથી તે દુષ્ટની છાતીમાં વેગપૂર્વક પ્રહાર કર્યો। તે પ્રહારથી વ્યથિત થઈને દૈત્ય એક સળગતું ત્રિશુળ હાથમાં લીધું જેમાંથી અગ્નિની 3 શિખાઓ નીકળી રહી હતી। મહાવીર પુષ્કલની છાતીમાં તે ભયંકર ત્રિશુળ વાગ્યો અને તેઓ મૂર્છિત થઈને રથમાંથી પડી ગયા। પુષ્કલને મૂર્છિત જોઈને પવનપુત્ર હનુમાનજી ક્રોધિત થઈ ગયા અને તે રાક્ષસને કહ્યું, દુર્બુદ્ધે હું યુદ્ધ માટે તૈયાર છું, મારી સામેથી તું ક્યાં જઈશ? તે ઘોડાની ચોરી કરી છે અને મારી સામે આવી ગયો છે, તેથી હું લાતોથી મારીને તારા પ્રાણ લઈ લઈશ। આમ કહીને હનુમાનજી આકાશમાં સ્થિત થઈ ગયા અને વિમાનમાં બેઠેલા શત્રુ પક્ષના યોદ્ધા મહાન દૈત્યને નખોથી વિદીર્ણ કરીને મોતને ઘાટ ઉતારવા લાગ્યા। કેટલાકને પૂંછથી મારી નાખ્યા, કોઈકને પગથી કચવી નાખ્યા તથા કેટલાકને તેમણે બે હાથથી ચીરી નાખ્યા। જ્યાં જ્યાં તે વિમાન જતું હતું ત્યાં ત્યાં વાયુનંદન હનુમાનજી ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરીને પ્રહાર કરતા દેખાતા હતા। આ પ્રમાણે જ્યારે વિમાનમાં બેઠેલા મોટા મોટા યોદ્ધા વ્યાકુળ થઈ ગયા ત્યારે દૈત્યરાજ ઉગ્રદ્રષ્ટે હનુમાનજી પર આક્રમણ કર્યું। તે દુર્બુદ્ધિએ પ્રજ્વલિત અગ્નિ જેવા અત્યંત તીક્ષ્ણ ત્રિશુળથી તેમના પર પ્રહાર કર્યો, પરંતુ મહાબળી હનુમાનજીએ પોતાના પાસે આવેલા તે ત્રિશુળને પોતાના મોઢામાં લઈ લીધું. જોકે તે પૂરેપૂરા લોઢાનું બનેલું હતું, તો પણ તેને દાંતથી ચાવીને તેનું ચૂર્ણ કરી નાખ્યું તથા તે દૈત્યને કેટલાક તમાચા ચોડી દીધા. હનુમાનજીની થપ્પડોનો માર ખાઈને દૈત્યને ભારે પીડા થઈ અને તેણે સંપૂર્ણ લોકમાં ભય ઉત્પન્ન કરનારી માયાનો પ્રયોગ કર્યો. તે સમયે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો, જેમાં કશું દેખાતું ન હતું. આટલા મોટા જનસમુદાયમાં કોઈને કોઈ ઓળખી કે જોઈ શકતું ન હતું. ચારે બાજુ નગ્ન કુરૂપ અને ભયંકર દૈત્યો જ દેખાતા હતા. તેમના વાળ વિખરાયેલા અને મોઢા વિકરાળ હતા. આ બધું જોઈને બધા લોકો વ્યાકુળ થઈ ગયા. બધાને એકબીજાથી ભય લાગવા માંડ્યો. બધા કોઈ મહાન તોફાન આવ્યું છે એમ સમજીને ત્યાંથી ભાગવા લાગ્યા. ત્યારે મહાયશસ્વી શત્રુઘ્નજી રથ પર બેસીને ત્યાં આવ્યા અને ભગવાન શ્રીરામનું સ્મરણ કરીને તેમણે પોતાના ધનુષ્ય પર બાણોનું સંધાન કર્યું. તેઓ બહુ પરાક્રમી હતા. તેમણે મોહનાસ્ત્ર દ્વારા રાક્ષસી માયાનો નાશ કરી નાખ્યો અને આકાશમાં તે અસુરને લક્ષ્ય કરીને બાણોની જડી વરસાવવા માંડી. તે સમયે બધી દિશાઓ પ્રકાશમય થઈ ગઈ. સૂર્યની ચારે બાજુ પડેલો ઘેરો નષ્ટ થઈ ગયો. સુવર્ણમય પાંખોથી શોભતા લાખો બાણ તે અસુરના વિમાન પર પડવા લાગ્યા. થોડી જ વારમાં તે વિમાન તૂટીને પૃથ્વી પર પડી ગયું. તે એટલું ઊંચું દેખાતું હતું કે જાણે અમરાવતી પુરીનો એક ભાગ જ તૂટીને પૃથ્વી પર પડી ગયો હોય. ત્યારે તે દૈત્યને ભારે ગુસ્સો થયો અને તેણે પોતાના ધનુષ્ય પર અનેક બાણોનું સંધાન કર્યું તથા રામ ભ્રાતા શત્રુઘ્નને નિશાન બનાવીને બહુ વિકટ ગર્જના કરી. શત્રુઘ્ન બહુ શક્તિશાળી હતા. તેમણે પોતાના ધનુષ્ય પર વાયવ્યસ્ત્રનો પ્રયોગ કર્યો જે રાક્ષસોને ધ્રુજાવી દેનારો હતો. તે અસ્ત્રના મારથી આકાશચારી ભૂત વેતાળ આકાશમાંથી પૃથ્વી પર પડતા દેખાયા. રામ ભ્રાતા શત્રુઘ્નના તે અસ્ત્રને જોઈને રાક્ષસે પોતાના ધનુષ્ય પર પાશુપતાસ્ત્રનો પ્રયોગ કર્યો. સમસ્ત વીરોનો વિનાશ કરવાવાળા તે અસ્ત્રને ચારે બાજુ વિસ્તરતું જોઈને તેનું નિવારણ કરવા માટે શત્રુઘ્ને નારાયણાસ્ત્ર છોડ્યું. નારાયણાસ્ત્રે એક જ ક્ષણમાં શત્રુપક્ષના બધા અસ્ત્રોને શાંત કરી દીધા. નિશાચરોના છોડેલા બધા બાણ વિલીન થઈ ગયા. ત્યારે વિદ્યુન્માલીએ ક્રોધિત થઈને શત્રુઘ્નને મારવા માટે એક તીક્ષ્ણ અને ભયંકર ત્રિશૂળ હાથમાં લીધું. તેને ત્રિશુળ હાથમાં લઈને આવતો જોઈને શત્રુઘ્ને અર્ધચંદ્રાકાર બાણથી તેની ભુજા કાપી નાખી. પછી કુંડળો સહિત તેના મસ્તકને પણ ધડથી અલગ કરી દીધું. ભાઈનું મસ્તક કપાઈ ગયું. આ જોઈને પરાક્રમી ઉગ્ર દ્રષ્ટે સુરવીરો દ્વારા સેવિત શત્રુઘ્નને મુક્કાઓથી મારવાનો આરંભ કર્યો. પરંતુ શત્રુઘ્નએ ક્ષુરપ્ર નામના સાયકથી તેનું પણ મસ્તક કાપી નાખ્યું. ત્યાર પછી મૃત્યુથી બચી ગયેલા બધા રાક્ષસો અનાથ થઈ ગયા. તેથી તેમણે શત્રુઘ્નના ચરણોમાં પડીને યજ્ઞનો ઘોડો તેમને અર્પણ કરી દીધો. પછી તો વિજયના ઉપલક્ષમાં વાજિંત્રો વાગવા લાગ્યા. બધી બાજુ શંખનાદ થવા લાગ્યા તથા સુરવીરોનો મનોહર વિજયનાદ સંભળાવવા લાગ્યો. અધ્યાય 19 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.